શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 24 વિવાહને યોગ્ય કન્યા વિવાહના 8 ભેદ તથા ગૃહસ્થ ચિત્ત શિષ્ટાચારનું વર્ણન. શ્રી સનકજી કહે છે, હે નારદજી, વેદાધ્યયન કાળ સુધી બ્રહ્મચારી નિરંતર ગુરુની સેવામાં લાગ્યો રહે ત્યાર પછી તેમની આજ્ઞા લઈને અગ્નિ પરિગ્રહ, ગ્રહપતિ અગ્નિની સ્થાપના, અગ્નિ પરિગ્રહ કહેતા ગ્રહપતિ અગ્નિની સ્થાપના કરે, દ્વિજ વેદ શાસ્ત્ર અને વેદાંગોનું અધ્યયન કરીને ગુરુને દક્ષિણા આપીને પોતાના ઘેર જાય, ત્યાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન રૂપ અને લાવણ્યયુક્ત સદગુણવતી તથા સુશીલ અને ધર્મપરાયણ કન્યા સાથે વિવાહ એટલે કે લગ્ન કરે. જે કન્યા રોગિણી હોય અથવા કોઈ વિશેષ રોગથી યુક્ત કુળમાં ઉત્પન્ન થઈ હોય, જેના કેસ બહુ વધારે અથવા ઓછા હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જે ક્રોધી અને બહુ ઠીંગણી, બહુ જાડા શરીરવાળી, કૃપા, કોઈ અંગથી હીન યા વધારે અંગવાળી, ઉન્માદિની અને ચુગલી કરનારી હોય તથા જે કુબડી હોય તેનાથી પણ લગ્ન કરવા નહીં. જે સદા બીજાના ઘરમાં રહેતી હોય, ઝઘડાળું હોય, જેની બુદ્ધિ ભ્રાંત હોય તથા જે નિષ્ઠુર સ્વભાવની હોય, જે વધારે ખાવાવાળી હોય, જેના દાંત અને હોઠ મોટા હોય, જેના નાકમાંથી ગરગરાટનો અવાજ આવતો હોય અને જે ધૂર્ત હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જે સદા રડતી હોય, જેના શરીરની આભા શ્વેત રંગની હોય, જે નિંદિત ખાંસી અને દમના રોગથી પીડિત હોય તથા વધારે સૂઈ રહેતી હોય, જે સમર્થકારી વચન બોલતી હોય, લોકોના દ્વેષ કરતી હોય અને ચોરી કરતી હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જેનું નાક મોટું હોય, જે છળકપટ કરનારી હોય, જેના શરીરમાં વધારે રૂંવાડા વધી ગયા હોય તથા જે બહુ ઘમંડી અને બલગા વૃત્તિવાળી એટલે કે ઉપરથી સાધુ અને અંદરથી દુષ્ટ હોય, તેના સાથે પણ વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મ વગેરે 8 પ્રકારના વિવાહ લગ્ન થાય છે. એ 8માં પહેલો શ્રેષ્ઠ છે. પહેલાના અભાવમાં બીજો શ્રેષ્ઠ અને ગ્રાહ્ય માનવામાં આવ્યો છે. બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રજાપતિ, આસુર, ગાંધર્વ, રાક્ષસ તથા 8મો પૈસાચ વિવાહ છે. શ્રેષ્ઠ દ્વિજે બ્રહ્મ વિવાહની વિધિથી પણ લગ્ન કરી શકાય છે અથવા દેવ વિવાહની રીતથી વિવાહ કરી શકાય છે. કેટલાક આર્ષ વિવાહને પણ શ્રેષ્ઠ માને છે. હે બ્રહ્મન, બાકીના પ્રજાપત્ય વગેરે 5 વિવાહ નિંદિત છે. હવે ગૃહસ્થ પુરુષનો શિષ્ટાચાર બતાવવામાં આવે છે. 2 યજ્ઞોપવિત તથા 1 ચાદર ધારણ કરે, કાનોમાં સોનાના 2 કુંડળ પહેરે, 2 ધોતી રાખે, માથાના વાળ અને નખ કપાવતો રહે, પવિત્રતાપૂર્વક રહે, સ્વચ્છ પાઘડી, છત્રી અને ચરણ પાદુકા ધારણ કરે, વેશ એવો રાખે જે જોવામાં પ્રિય લાગે, પ્રતિદિન વેદોનો સ્વાધ્યાય કરે, શાસ્ત્રોક્ત આચરણનું પાલન કરે, બીજાનું અન્ન ન ખાય, બીજાની નિંદા ન કરે, પગથી પગને ન દબાવે, એઠી વસ્તુને ઓળંગે નહીં, 2 હાથે માથું ન ખંજવાડે, પૂજ્ય પુરુષ અને દેવાલયને ડાબી બાજુ રાખીને ન ચાલે, દેવપૂજા, સ્વાધ્યાય, આચમન, સ્નાન, વ્રત તથા શ્રાદ્ધ કર્મ વગેરેમાં શિખાને ખુલ્લી ન રાખે અને 1 વસ્ત્ર ધારણ કરીને ન રહે, ગધેડા વગેરેની સવારી ન કરે, વ્યર્થ વાદ વિવાદ ન કરે, પરાઈ સ્ત્રીની પાસે કદી ન જાય. હે બ્રહ્મન, ગાય, પીપળો અને અગ્નિને પણ પોતાનાથી ડાબી બાજુ રાખીને ન ચાલે. એ જ પ્રમાણે 4 રસ્તાને, દેવ વૃક્ષને, દેવ સંબંધી કુંડિયા સરોવરને તથા રાજાને પણ પોતાનાથી ડાબી બાજુ રાખીને ન ચાલે. બીજાના દોષો જોવા દ્વેષ રાખો અને દિવસે સૂવું નહીં, બીજાના પાપ કહેવા નહીં, પોતાનું પુણ્ય પ્રગટ ન કરો, પોતાના નામને, જન્મ નક્ષત્રને તથા માનને અત્યંત ગુપ્ત રાખવા, દુષ્ટોની સાથે નિવાસ ન કરો, અશાસ્ત્રીય વાત ન સાંભળવી, દ્વિજે મદિરા, જુગાર તથા ગીતમાં કદી આસક્તિ ન રાખવી ન જોઈએ, લીલું હાડકું, એઠી વસ્તુ, પતિત તથા મળદા અને કૂતરાને અડકીને મનુષ્યએ વસ્ત્ર સહિત સ્નાન કરી લેવું, ચિતાના લાકડા, યુપ, ચાંડાળનો સ્પર્શ કરીને મનુષ્ય વસ્ત્ર સહિત સ્નાન કરવું, દીપકની, ખાટલીની અને શરીરની છાયા, કેશનું, વસ્ત્રનું અને ચટાઈનું જળ તથા બકરી, ઝાડુ તથા બિલાડીને નીચેની ધૂળ, આ બધા શુભ પ્રારબ્ધને હરી લે છે. સુપડાની હવા, પ્રેતના દાહનો ધુમાડો, શુદ્રના અન્નનું ભોજન તથા વૃષલિ કહેતા કુલટાના પતિને સાથે પતિનો સાથ દૂરથી તાગી દેવો. કુલટાના પતિનો સાથ દૂરથી તાગી દેવો એટલે એને કહેતા વૃષલિ. અસત શાસ્ત્રોના અર્થનો વિચાર, નખ અને કેશને દાંતોથી ચાવવા તથા વસ્ત્રહીન થઈને સૂવું નહીં. માથા પર લગાડેલા તેલને શરીર પર ન લગાડવું. અપવિત્ર તાંબુલ એટલે બજારના પાન ન ખાવા તથા સૂઈ ગયેલાને ન જગાડવો. અશુદ્ધ થયેલો મનુષ્ય અગ્નિની સેવા, દેવતાઓ અને ગુરુજનોનું પૂજન ન કરે. ડાબા હાથે અથવા કેવળ મુખથી જળ ન પીવું. ડાબા હાથે અથવા કેવળ મુખથી જળ ન પીવું. હે મુનીશ્વર, ગુરુની છાયા પર પગ ન મૂકવો, એમની આજ્ઞા પણ ટાળવી નહીં. યોગી બ્રાહ્મણ અને યતિ પુરુષની કદી નિંદા ન કરવી. દ્વિજે આપસની એટલે ગુપ્ત રહસ્યની વાતો કદી કહેવી ન જોઈ. અમાવસ્યા તથા પૂર્ણિમાએ વિધિપૂર્વક યાગ કરો. દ્વિજોએ સવાર સાંજ ઉપાસના અને હોમ અવશ્ય કરવા જોઈએ. જે ઉપાસનાનો પરિત્યાગ કરે છે તેને વિદ્વાન પુરુષ શરાબી કહે છે. અયના આરંભ થવાના દિવસે વિષુયોગમાં જ્યારે દિવસ રાત બરાબર હોય છે, ચાર યુગાદી તિથિઓમાં અમાવસ્યા અને પ્રેત પક્ષમાં ગૃહસ્થ દ્વિજે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. હે નારદજી, મનવાદી તિથિઓમાં મૃત્યુની તિથિએ ત્રણેય અષ્ટકાઓમાં તથા નવું અન્ન ઘરમાં આવે ત્યારે ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું. કોઈ ક્ષત્રિય બ્રાહ્મણ ઘેર આવી જાય અથવા ચંદ્રમા કે સૂર્યગ્રહણ લાગ્યું હોય અથવા પુણ્યક્ષેત્ર તથા તીર્થમાં પહોંચી જાય તો ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું. જે ઉપયુક્ત સદાચારમાં તત્પર છે તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો શું અસાધ્ય રહી જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 24 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.